આફ્રિકામાં જેવું હોય છે, આફ્રિકનોમાં જેવું હોય છે, સારામાં સારો હોય એને સારું અને ખરાબ હોય એનું ખરાબ જ હોય. વિષય હોય વિષય જો, એમાં એવું આપણામાં પણ વિષય વિષયો વિષયોમાં નિડરતા હોય એ વિષય જ હોય. એ લોકોના જેવું ના કહેવાય એ ભાગ એટલો આવશે એવું છે ને. અક્રમ જ્ઞાન ના આધારે વિષય વિષય નિર્વિષય છે. શું કહ્યું? અક્રમ જ્ઞાન ના આધારે વિષય નિર્વિષય. બીજા કર્મ બંધાય પાછું સાબુ મેલ મૂકતો જાય. એવું હા, સાબુ મેલ મૂકે એવું. હા, તો સહજ ભાવે કામ કરવા ને બધું સહજ ભાવે બધું ઉકેલ આવે છે. અને આ વિજ્ઞાન ની શોધખોળ બહુ ઊંચી જતી છે. જે કોઈ પ્રખર નહીં, ત્રાસ નહીં, જો ખાવા મેં તને કશું ના કરવાનું કહ્યું છે કે તથા દાદા યાદ રહે કેવી રીતે એવું છે ને. આ લોકોને એક તો ખાવાનું ભાવતું નથી, એક બીજું પારગણી ઉપાધિઓ પાર કરું છું. એમાંથી આજના ત્યાગીઓ શું કરે, કઈક છોડો કઈક છોડો. એટલે હા, એને બટાકા છે કશું ભાવતું જ નથી. તું બટાકા છોડે દે પાછું વિચાર. ના દાદા, એવું નથી. ખાવાનું બહુ બહુ સ્વાદો જોઈએ છે એવું પણ જોવું. ખાવાનું ભાવતું નથી, બહુ બહુ ખાવાના સ્વાદ થાય છે લોકો. ખાવાનું ભાવતું નથી એવું નહીં, પણ બહુ બહુ ખાવાના સ્વાદ થાય છે. હા, એટલે ના, એમ સામાન્ય છે. ખાવાનો ભાવ થાય વસ્તુ બધી પ્રાપ્ત ના થાય ને. અને ખાવાના ભાવ એ નુકસાન કરતા નથી. એ તો આપણને લોકોને મનમાં એમ થાય છે કે આમાં આત્માનું કંઈ છે, હિસ્સો છે. આત્માનો હિસ્સો જ નથી અમારો વિષયમાં. આત્માનો કોઈ પ્રકારનો હિસ્સો નથી. નિર્વિષય આત્મા પોતે નિર્વિષય છે. નિર્વિષય રહ્યો જ તે કાયમ આખી આખા આખા સંસાર કાળમાં. અને આ લોકો કહે છે આત્મા વિષય બન્યો છે. આત્મા વિષય બને નહીં. આત્મા જે આત્માનો જે સ્વભાવ છે એ એનો જે પ્રદેશ છે એવા સૂક્ષ્મ પ્રદેશ છે કે આ વિષય સ્થૂળ છે, તેને ભેદ જ નથી પડતો. એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બને જ નહીં. હા, બને જ નહીં. ત્યારે આચાર્ય મને જઈને આચાર્ય તો શું તમે એમ આખું શાસ્ત્ર ઉડાડો છો? ના, શાસ્ત્ર નથી ઉડાડતો. તમે જે કહો છો કે મેં વિષય ભોગવ્યો એ તમારી બિલીફ રોંગ તમને એટલું જ હેરાન કરે છે. એ રોંગ બિલીફ છે. એટલું જ હેરાન કરે છે કે આત્માએ ભોગવ્યો નથી, પણ તમે મેં વિષય ભોગવ્યો અને એ તમને ખટકે છે. એ તમે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે જ્ઞાની પુરુષ. આપણે ઇગોઇઝમ પણ થયું. ઇગોઇઝમ કે ખાલી ઇગોઇઝમ? હું આમ મેં આમ કર્યું અને મેં નથી કર્યું. મારાથી આ કેમ થઈ ગયું એ પણ થઈ ગયું. આ થઈ ગયું મારાથી કેમ આમ થાય? આ કેમ આમ? હું આમ ના કરું. બસ આ જ બધું ઇગોઇઝમ છે. સારું, હવે એનું બીજું છે કે લાયસન્સ ટેસ્ટ થઈ જાય દાદા. એ ભાગ આપ જેમ કહો છો લાયસન્સ ટેસ્ટ એટલે બહુ છૂટછાટ લેનારા પણ થઈ જાય. દુરુપયોગ થઈ જાય આ રીતે ગયા કે છે કે લાયસન્સ મળી ગયો એમ દુરુપયોગ કરી નાખે. હા, એ તો દુરુપયોગ તો દરેક આત્માના નામે એવું છે. આ ગુરુઓના કારણે દુરુપયોગ તો કહેવાતા ગુરુઓના કારણે. સોનાની કટાર હોય તે કેવી રીતે વાપરવી એનો એક નિયમ હોય છે. અને કોઈ દુરુપયોગ કરો પેટમાં વાળે છે ને આપણે નાય કહેવાય કે કારણ કે જે કામ કરે તે અવરું કરે. પણ હું તો આ સાયન્સ કહું છું, વિજ્ઞાન કહું છું કે આત્મા એ ત્યારે પણ વિષય ભોગવો નથી. હવે મારા અનુભવ પછી આને વિજ્ઞાન નહીં કહું, હું તો અનુભૂતિ જ કહીશ. હા, અનુભૂતિ જ. વિજ્ઞાનમાં પેલો વિચાર આવે છે કે આમ કરવું આમ ન કરવું. આ બધા ગુરુઓની વાતમાં પણ એવું જ આવે છે ને, આ છોડો આ રાખો આ ત્યાગો આ સ્વીકારો. અને આ અનુભૂતિમાં તો આપનો જ પ્રવેશ થઈ જાય પછી કઈ પ્રશ્ન ને આ બધું રહેતું નથી. આ તો આપ કહો એટલે આ વાતો કરીએ. ખાલી ઇગોઇઝમ, મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું એ કરતા હું છોડાય દઉં એટલા માટે કે પછી પછી તમને કશું નહીં મળે. જો હું છોડાય દઉં છું એ કે મેં હું કરતા નથી, આ વ્યવસ્થિત કરતા છે. હું તમને સમજાય એવું બેહાડું છું અને એક્ઝેક્ટ વ્યવસ્થિત કરતા છે. આ તમે ફિટ કરેલી વસ્તુ નથી, વ્યવસ્થિત જ ક્રિયા કર્યા કરે છે. આ તો તમે આરોપણ કર્યું છે કે મેં કર્યું અને તે ઇગોઇઝમ તરીકે તમને એનું ફળ મળે છે. એટલે આરોપણ પોતે આવરણ જ છે. આરોપણ નો ભાવ એ જ આવરણ, એ જ આવરણ, બીજું કયું આવરણ? અને એ જ આવતા ભણું બીજ. એ જ આવતા ગુરુ બીજ. જો આરો પણ નથી તો આવતા ગુરુ બીજ જ નથી. તમે મુક્ત જ છો. મુક્તપણા વ્યાખ્યા સમજવી પડે. શું મુક્ત જ છો અત્યારે, મુક્ત છો. પણ એને જે બિલીફમાં માન્યો છું હું બંધેલો છું, એ બંધન વાળી બિલીફ ફ્રેક્ચર કરી આપનાર છે. આત્મા તો એવી વસ્તુ સૂક્ષ્મ છે કે જ્યાં વિષયો એટલા બધા સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, એને કોઈ દાડો મેળ જ પડ્યો નથી. ખાલી જાણ્યા જ કરે છે આત્મા. શું કરે છે? જાણે કરે છે અને જોયા કરે, જાણ્યા જ કરે છે કે આનો સ્વાદ આવો છે, આનો સ્વાદ આવો છે, આનો સ્વાદ આવો છે. ભોગવ તો ભોગવવાનું તો પોતાના સ્વભાવમાં છે. વિષયને જ ભોગવવાનું આવે છે. મેં ભોગવ્યો પણ કર્તૃત્વ ભાવ આવે. એટલે આ પહેલી વખત મેં લખ્યું છે પુસ્તક માં કે વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. નિડરતા એટલે શું? કેટલાક માણસો કે દાદાએ મને જ્ઞાન આપ્યું છે, હવે મને કોઈ વિષય નડે નહીં. સહેજ ભાવ રહો, સહેજ આ સહેજ. છેવટે સર્વે શું કરવાનું છે? છેવટે કરવાનું છે. અને શું કરવા માટે છે આ જગતના બધા શાસ્ત્રો વાસ્ત્રો? કારણ કે આત્મા સહજ સ્વભાવમાં જ છે. આ દેહને સહજ કરો. આત્મા સહજ સ્વભાવમાં જ છે. દેહને સહજ કરો. તો જૈનના સાધુઓને એમ કહ્યું હોય સાહેબ, આ રોડ પર તમે દાસતા નથી, પણ એ દાજે તો જ તે પગ તો બહુ કુદાકુદ ના કરે. સહજ નથી, સહજ છે. જ્ઞાની મોકલ્યા હોય તો સહજ છે. પણ વિષય થી લુપ્ત થવું એ પણ કેટલીક વાર સહજ અવસ્થા જેવું લાગે, એવું ભ્રમ થાય. વિષયો થી લુપ્ત થવું એ પણ કોઈ વખત એવો ભ્રમ ઉભો થાય કે આ સહજ અવસ્થા થઈ. એમ લુપ્ત થવું વિષયની ઈચ્છા થઈ સહજ ભાવમાં છે. એ સહજ ભાવમાં જ છે, સહજ ભાવ જ છે. શું? પણ જ્યાં સુધી વિકલ્પ છો તો હજી બંધન છે. દેહ સહજ ભાવમાં રહેશે તો અર્ઘાત નથી કે છે. આત્મા સહજ સ્વરૂપ જ છે. તમે સહજ આત્મા આ દેહ સહજ આ ભાગ સહજ સ્વરૂપ આવો જોઈએ. સતર સતર એટલે એને ચાલ્યા જ કરે નિરંતર. અને તે એનું ઈગોજો પૂરા થાય કે મેં ચાલ્યું કે ચડ્યું કે બસ ચાલ્યા જ કરે નિરંતર. સહજ સ્વભાવ સહજ. હવે આ પેલા કિનમાં છે તે લામાઓ સાધુઓ બરી મર્યા તે આમ બધું આખું ભરી મેળ્યા. તે આખું બધું બહારથી જોનારા માણસ ને સેજે જો ફોટા લે ને સેજે આવ્યો નથી. મેં જોયું એટલે લોકોએ માન્યું કે ખરું આ લોકો સ્થિર થયા છે. પછી મને પૂછ્યું કે આપનો શું અભિપ્રાય છે આ લોકોની સ્થિરતા ઉપર? ત્યારે હું કહું એમની સ્થિરતા એવો જ એમ છે ખાલી. સહજ એનું નામ કઈક શરીર આખું પાછું ઊંચું બીજું થયા જ જાય. શું રડે કરે બધું જ થાય. છતાં આત્મા આત્મામાં હોય. કાંટો વાગે તો એને લોહી નીકળવાનું. સહજ ભાવ છે. મહાવીર ને કિલો કાનમાંથી ખીલા નતા વાગ્યા, પણ બરું બારે આપણે વાત કરીએ. એ કહે છે તે વૈદરાજે એની માટે જે આંખમાંથી પાણી પડ્યું, ઓહો હો બૂમ પડી માઇલ સુધી સંભળાય. હા, તે લોકો છે તે આવીને કહ્યું કે તમારા ભગવાન આવા છે કે કારણ લોકોને જોયે છે તીર, પણ જે વખતે બરું મારે એ વખતે બોલ્યા નતા, એ વખતે બરું માર્યું તે વખતે એમને દેહાધ્યાસ નતો. તેનું પરિણામ છે જોયું, આ તેનું પરિણામ છે. તો તે જોયું, તે બોલે બે અવતાર પહેલા પોતે રાજા હતા, તે હંમેશા એમને ઊંઘ ક્યારે આવે કે બહાર વાજી તો એક અડધો કલાક કલાક વગાડે એટલે પોતાને તારમાં તારમાં ઊંઘી જાય. પછી લોકો જોડે શરત કરી લે દિવાનની જોડે કે હું ઊંઘી જઉં, તેની 5-10 મિનિટમાં પછી તમારે બધા ઊંઘી જવું. તમને એમ લાગે કે રાજાજી ઊંઘી ગયા, તમારે બધા ઊંઘી જવું, પછી વગાડવું નહીં. પણ એક વખત આ લોકો તો રાજાજી ઊંઘી ગયા, પછી આ લોકો તાનમાં પડી જાય, કોને ખબર કે રાજા ઊંઘી ગયા. રાજાજી બહુ મળે જાગ્યા તો ભીગડ તો બહુ બેઠો, 2 કલાક છે તો આ લોકો ઉઠતા નથી. એટલે આ લોકો તાન માં પડ્યા છે, એમના તાનને માટે કરે છે કે મારી સર્વિસ કરે છે. એટલે તરત જ છે એમને આવીને પ્રધાને બોલાયા. પ્રધાને ગભરાઈ ગયો, બધા ગભરાઈ ગયા કે આ શું બની. એટલે પછી તરત ઓર્ડર કર્યો કે આ બધાને કાનમાં શીશુ રેડ્યો. આ શીશુ રેડ્યું તેનો આ ફળ આવ્યું એવું પોતે દેગડે જ્ઞાનથી જોયું આપેલું. શીશુ શીશુ રેડ્યા નો ફળ આવ્યું. પણ દાદા શીશુ બરાબર શીશુ ના રેડ્યો, એ બરું આવ્યો. કોઈ પણ માણસ ની ઇન્દ્રિય, આ મારી આ ઇન્દ્રિય બેરી છે, આ ઇન્દ્રિય એ છે. તો મને પૂછે કે આ ઇન્દ્રિય તમારી કેમ આમ થઈ ગઈ, હું કહું મારા એ ઇન્દ્રિય ભૂલ કરી છે, તેને લીધે એ ઇન્દ્રિય બહુ હોય છે. આ ઇન્દ્રિય ભૂલ કરી છે. તમને કહે કેવી રીતે ઇન્દ્રિય શું ભૂલ કરી છે? ઇન્દ્રિયમાં કોન્શિયસનેસ નથી, પછી ભૂલ કેવી રીતે કરો દાદા? ઇન્દ્રિયમાં કોન્શિયસનેસ નથી, ઇન્દ્રિયોમાં તો જાગૃતિ નથી. એ તો આપણે આપણે વાત કરીએ, આ તો વાત કરીએ છીએ. ભોગવનાર તો વસ્તુ જ છે, પણ આપણે આના થ્રુ આમ થયું છે, એના થ્રુ જ વેધર ભોગવે છે. માધ્યમ માધ્યમ માધ્યમ જે માધ્યમ થી થયું છે, જે માધ્યમ ભોગવે છે તે માધ્યમ થી જ આ થયું છે. શું કહેવા માંગીએ છીએ આપણે? તે મને લોકો કે તમે શું કર્યું છે, એટલે ડાક્ટરો જ કે છે. જે ડાક્ટરો કે મને કે આ રિપેર કરી નાખીએ અમે, તો અમને સેવાનો લાભ મળે કે છે. શું કેટલાક લોકોને એમ છે કે આ મશીન મૂકો. હા શું ભાઈ, મારે મશીન મૂકવું? મશીન મૂકો તો અમારે તમને ઝુકાવવા ન પડે, અમે ઝૂકીએ. હે મશીન મૂકો તો અમારે આપ ઝૂકી જાવ છો ને, અમને ગમતું નથી. આ મશીન મૂકો તો બરોબર આપને બધું નમવું પડે છે ને, તે કે છે કે તમારે નમવું ના પડે, અમે જ નમીએ. મશીન થી ફાયદો થાય ને, સંભળાય ને? ના પણ એવું છે ને, પછી મેં એને કહ્યું ડાક્ટરો ને કે ભાઈ તમે આ રિપેર કરી આલો, કર્ણ ના ઉદય નું શું કર્યું? શું પેલો બૂટ ડંખ્યો ત્યારે આપ નોતા કાઢે એમ ખીલી? હે આપને બૂટ ડંખતા હતા ત્યારે ક્યાં ખીલી કઢાઈ હતી? હા તે કોઈ બીજો માણસ મારે. ડાક્ટર શું તમને કર્મ કર્યા છે એવા? તમને તો સાસુ પણ સાંભળ્યું નથી આ કોને. એટલું બધી એટલું બધું સ્ટંટ પણ હતું કે સાસુ પણ સાંભળ્યું નથી. શું કહ્યું? ખરી રીતે હોવું જોઈએ, શું જુઠ્ઠું પણ શાંત ભાવે સાંભળવું પડે. આ કોન નો સ્વભાવ છે સાંભળવા માટે જોડે શરત નથી, શરત નથી. પણ આ દુરુપયોગ નું ફળ આવ્યું છે. અત્યારે કઈ નુકસાન કરતું નથી, બે વખત થઈને હું તમને જોયું કે લાવું છું. જો પણ તે દિવસ તમને બૂટ વાગતા હતા, બૂટ ની ખીલી આપને વાગતી હતી, ત્યારે આપે બૂટ ની ખીલી બીજા પાસે તો મરાઈ શક્યો હતો. એ વ્રત હતું કોઈ બીજા પાસે છે, બીજું કોઈ ખીલી ને બેસાડી દે એવું તો થઈ શકત ને? કે પછી તમારે વ્રત જ હતું એ ખીલી? બીજું તો આમ સર થોડી મારી આવી જાય. એવું કેમ? મારા મને એમ થયું કે આ પગ ને કેમ આવ્યું આ આ પગ ને કેમ નહી આ રહ્યો જો હા જય સચિદાન એને કહ્યું આ પગ ને કેમ ના આ પગ ને કેમ નહી અને અહીં જગ્યાએ કેમ એટલે પછી પણ એ મારી ભૂલ હતી આપણે ખ્યાલ નહીં ને પણ તે આપણું મેજર નીકળ્યું મેજર નીકળ્યું મેજર આપણું માપ નીકળ્યું કે આપણને આમાં કેટલી સહનશીલતા ને બધું હોય છે શું સહનશીલતા હોય છે આજે સહનશીલતા અમારા ના હોય જરાય અમારા સહનશીલતા બિલકુલ ના હોય સહનશીલતા એમાં જોડે ગોઈ જ હોય તો સહનશીલતા વિધાન થી તો તમે હદ કરી નાખી કે છે ના એટલે ડાક્ટરો મને પૂછતા કે આ તમને ફ્રેક્ચર થયું ત્યાંથી જબરદસ્ત તમે સહનશીલ કરો છો આવું કે તેના આગળ આટલું સહન કરવું દરેક માણસ લડે કે છે દરેક માણસ લડે કે છે મુખારૂપ બહુ દુઃખના ભાવ ઉત્પન્ન થાય પણ તમે તમારી પર અમે કઈ જોતા નથી એટલી બધી સહનશીલતા આધારે રાખી શકો છો કે ડાક્ટર કહ્યું સહનશીલતા એ અહંકારના આધારે રહેલી વસ્તુ છે એટલે મારા બિલકુલ સહનશીલતા છે જ આ ઇન્જેક્શન આપે છે ને તો બે જણે ઝાલવો પડે મને એટલે પછી આ લાગતો મેં સમજાવ્યું મેં આ સહનશીલતા નથી પણ આ ઉદય એવા પ્રકારનો છે કે મને અસર થઈ નથી અસરી નથી અસર થઈ છે ખરી પણ એ અસર ત્યાં ત્યાં ડિઝોલ્વ થયા કરે છે મને અડતી નથી મને આ લાગ્યું નથી કે આ મને કયું થઈ ગયું છે એ લોકો મોટું મોટા મોટું કારણ કે છે ડાક્ટરો બધા બધા જ તમારા જ્યાં પેશન્ટો અહીં આંખમાં રડતા હતા અને કેટલી ઉપાધિઓ તમે કશું જ થશે આટલો મેં કહું હું મને થતું હોય કે તમે મને જોઈ શકો છો કે તમારું હાસ્ય જોઈએ સાંભળી તમને મને અંદાજે લાગે છે કે આ થઈ જતું હાસ્ય એ મુક્ત હાસ્ય છે કેવું મુક્ત હાસ્ય આ બધી ક્રિયાઓથી મુક્ત પણ હાસ્ય છે આની અમને કદી ખબર પડતી નથી સહનશીલતા અમારામાં સહનશીલતા એ અહંકારી ગુણ છે અને આ અહંકાર અમારો ખરાબ થઈ ગયેલો એટલે એ ભાઈ અને સહનશીલતા અહંકારી ગુણ છે માટે એ સ્પ્રિંગ રિપેર ઉછરશે શું કહ્યું હા એ બહુ એને અતિરેક કરવા જેવી વસ્તુ નથી સહનશીલતાની શું કહ્યું પણ એ જૈન સાધુઓમાં બહુ જોવા મળે છે એ જૈન યતિઓમાં બહુ જોવા મળે છે નહીં ત્યાં બહુ મોટી નહીં પણ એ નુકસાન કરતા છે સારી વસ્તુ નથી સારી વસ્તુ નથી એને એને ભગવાને હઠાગ્રહ કર્યો શું કહ્યું હઠાગ્રહ હા તે હઠાગ્રહ તો ભગવાને અજ્ઞાન તપ કર્યું છે અજ્ઞાન તપ હઠાગ્રહ કરવાનું ના પાડી શું ગાંધીજી નો સત્યાગ્રહ પણ મને ઘણી વાર હઠાગ્રહ લાગે છે ગાંધીજી નો સત્યાગ્રહ પણ જૈન સાધુઓની અસર થી હઠાગ્રહ લાગે હા એનું સત્યાગ્રહ હઠાગ્રહ એટલે એમની સમજણ માં આખો ભેદ છે જૈન સાધુ ની અસર હતી એમનો ગાંધીજી કે આમ નહીં કરો તો હું ભૂખે રહીશ ઘરના મારા કહ્યું અમુક નહીં કરે કસ્તુરબા કહ્યું ના કરે તો હું ભૂખે રહીશ એવું ઘણા પછી ગાંધીજી નું જોઈ જઈને અનુકરણ કરે એ પણ પછી મિકેનિકલ થઈ જાય ને અનુકરણ કરે મિકેનિકલ થઈ જાય સહનશીલતા ની મૂળ ખુલી અમારી મૌન મૌન કરી અમે મૌન રહીએ છીએ ને એટલી બધી કડકઈ છે કે એટલી બધી કડકઈ હોય નહીં બધી ઘરે અને વગર લો એ ચાલે કરે છે વિધાઉટ લો લો લો એ તબે ત્રણ ત્રણ હજાર માણસ ભેગું થયું હોય છે તો આગળ આપણે પેલા એમાં મૌન કડકઈ પેલી કરી તો ઉડી જાય, તેટા બુટે ઉડી જાય. એ કડકઈ થી સામાન્ય છે તો પ્રત્યાઘાત થાય, અને એની કડકઈ ઉછરે. એ કડકઈ બહુ કામ કરે છે. મૌન કડકઈ તો બહુ જ કામ કરે. મૌન કડકઈ તો બહુ, મૌન કડકઈ બહુ જ કામ કરે. ત્યાં સહનશીલતા મારી જાણી ને ઇન્જેક્શન આ બધા બે ગયેલો પડે, અને જ્ઞાન થતા પેલા નથી દેખાતી તેવું ઇન્જેક્શન. તારે જેટલા પણ આપો રાખતો શું કરતો, એક માણસ કહેતો અંગૂઠો આમ કરી રાખો છું, શું છે કઈ હું જરા તમારી સ્થિરતા જોઉં. એને બીજા રીતે એક નહીં ત્રણ હરગાઈ તમે રાખી, ઠીક છે, કારણ કે અમે તો ક્ષત્રિયો પાછા, ક્ષત્રિયો તો અહંકાર નો થાંભલો કહેવાય. શું કહ્યું? થાંભલો. અહંકાર થી બધું થઈ શકે, અહંકાર બધું જ કરી શકે. શું કહ્યું? લોકો એવું માને કે આના કારણે આ અવસ્થામાં ગયા, આના કારણે આ સ્થિરતા એમનામાં હતી માટે છે તો એમને આ જ્ઞાન નો પદ પ્રાપ્ત માને. એ સીતા ખોટી હતી, એમને સમજી ગયું આ સીતા ખોટી છે. તો શ્રીમદ રાજચંદ્ર ની લાઈફ માંથી પણ એવું મળે છે. હા, એ છે ને, એમને એમને હાડકા પાછળ ગણી શકાય. એમને એક પત્ર, એમને પોતે એક પત્ર માં એવું લખ્યું છે કે વાતો ત્યાગ કરો કે વાતો ઝેર પીવું. શું? હા, એટલે એ પત્ર માં બહુ ભારે એક્શન કર્યા. એ પોતે કેવા વિચારના હતા કે આ સંસાર થી એકદમ ખજીન જવું તું, તો એટલે ત્યાગ કરવા માટે. પણ હવે ત્યાગ વસ્તુ એવી જ છે કે શેનો ત્યાગ કરવાનો અને શેનો ત્યાગ નહીં કરવાનો. એ ત્યાગ આ જગત માં આ ધોતિયાનો કરવાનો નથી, ખમીસ નો કરવાનો. આ પહેરેલી વીટી છે તેનો કરવાનો, પહેરેલી છે મૂર્છાનો ત્યાગ કરવાનો. તેનો મૂર્છાનો, હા, અમે પેલા વીટી તમે આપણે કાઢી લો, મને બીજી વીટી યાદ ના આવે. ઠીક છે, આ ખમીજ છે બધો કાઢી લો મારી પાસે, તો મને શરમ ના આવે કે આ અમદાવાદ શહેરમાં મને નાગો કર્યો મારી થી. કે નહીં, હું એવો જ એવો જ ફરતો હતો, આવો આ હસતો જ આવું. આફ્રિકામાં જાવ દાદા આવું ના કહેતા. હે? આફ્રિકામાં જાવ તો આવું ના કહેતા. આફ્રિકામાં જાવ તો એવું ના કહેતા. એમ નહી, પણ આ તો એવું છે ને, આપડે અહીંયા આગળ બાર રૂપિયા મળે છે, એ બધા મળે છે, થાય છે, બાર રૂપિયા નાગા કરી નાખે એને શું કહેવાય. પણ તે અમને હરકત કરતા નહીં, કારણ કે અમને અમને એની પર મૂર્છા નામ નહીં. ગાંધીજી અને શ્રીમદ એક વાર બેઠા હતા. હા, પછી કે આપણે ચામડા ને ચામડા વગર તો ચાલશે નહીં, ચામડા નો ઉપયોગ તો કરવો જ પડશે. પછી કે આપણે હવે જોડા બોડા તો ઠીક, પણ માથે તો ચામડું ના રાખવું જોઈએ. પછી ગાંધીજી એ શ્રીમદ ને કહ્યું કે તમારી ટોપી માં જ ચામડું છે, તેમણે તર્ક ઉખેડી નાખ્યું. એ ઇગોઇઝમ કહેવાય? શ્રીમદ એ તર્ક ઉખેડી નાખ્યું, શ્રીમદ એ પોતાની ટોપી ઉતારી. એ ચામડું ઇગોઇઝમ નતું, પણ એમના તરફ પ્રેમ ભાવ ને આજ્ઞા નો પ્રેમ ભાવ, ગાંધીજી ના ઉપર ભાવ. હા, કે આદર ભાવ થી કે છે, એમણે લખ્યું છે, બહુ મારે કાઢી નાખ્યું. એ સુંદર ભાવ છે, એટલે પછી ટોપી માંથી ચામડું ઉતરી. શ્રીમદ રાજચંદ્ર નું ઇગોઇઝમ ખુલ્લું પડે એવું નતું, આદર ભાવ ને બીજા બધા ભાવ બહુ સુંદર. અને છેલ્લી દશા એ એમના જે પહેલી જે દશા છે એનું વર્ણન છે, એના કરતા બહુ આગળ ગઈ ગઈ દશા છે. શું? જ્ઞાની પુરુષ ની દશા, આત્મા ને પહોંચી ગયા છે. શું? એટલે બહુ સારી ઊંચી દશા છે. પણ આ દમન ના માર્ગે જ પહોંચે એમ આપ કહી શકો? પણ એ તો એ આ એક ક્રમિક માર્ગ છે, ક્રમિક માર્ગ છે. એટલે સાહેબ બીજો ઉપાય છે એ પોતે આમ સુઈ જતા હતા, તે ઉપર મચ્છર બહુ બેસે, એટલે આપણા જેવા કોઈ ઉપર કપડું કપડું નાખ્યા રહે એ પોતે કાઢી નાખતા, બેસવા દેવું. શું? હવે એવા પ્રયોગો મેં પણ એવા કરેલા. શું? ઘરમાં માર્ગી હતી, મથન ની તેને લઈને મકાન પડી ગયેલા, તે વધારે પડી ગયેલા, તે બધા ઘરમાં બધા કંટાળ્યા કરે. મારવાનો તો નહીં, આપણે તો કાયદો નહીં, બાર લુડા બાર ગોદડા અગો બહાર નાખવાનો નહીં. તમારે ન અનુકૂળ આવે તો વેણીને બહાર નાખ્યા છે. શું ભાઈ? વીણી વીણી બહાર નાખ્યો, અને હું તો વીણતો એમ છું. પછી આખી રાત મારી જાગ્રતમાં જ જતી હતી, મોકાણ લીધે છતાં કંટાળ્યો નથી. એ અહીંથી અહીં ફક્ત કહી રહે ને, એટલું સહન થતું નતું કે અહીંથી ઉઠાવીને મારે અહીં મૂકી દેવું મકાન. અહીંથી એને ઉઠાવી લઈને અહીં મૂકી દેવું. એવું આ તપ કરેલો ખરે ને બધા, બરાબર ને? એવું કઠોરતા કરે દે સારી ઉપર, પણ તે મૂળ રસ્તો નતો. એ અસહજ હતું, હા, એ અસહજ કહેવાય. એ બધું, એ બધું નકલ કરી, નકલ નકલ જોઈ જોઈને નકલ કરેલી. હવે અત્યારે આ મોડર્ન લાઈફમાં તો બસિંગ છોડીએ તો ત્યાં કીડીઓ તો પેલું ફરતું હોય, તો એ કીડીઓ કે અંદર ફરતું હોય. હવે એ આપણે ખોલીએ આપણને ખ્યાલ ના હોય, અને પાણી ન છૂટે એટલે જતા રહી કીડીઓ ને બધું જતું. હા, તો એ વખતે ગિલ્ટ જેવું પણ થાય છે. એક એક આપણે આ નળ ખોલીએ બેઝિનમાં પાણી, તો ઘણી વખત કીડીઓ હોય ને તો બધી જતી રહે છે. તે વખતે મહી છે તો ભૂલ થઈ એવું કંઈક એ થાય, દુઃખ થાય. જાગૃતિ એ મુખ્ય વસ્તુ છે, અજાગૃતિ એ નુકસાન કરતા છે. પાપ ગણાય આપણાથી થયેલું, એ પાપ ગણાય આપણાથી દોષ. તમે બહુ બઉ ઊંડા ઉતરવા જેવું નહીં, બરોબર ને? વિભાજન નહીં કરવા જેવું, મારાથી થઈ ગયું આ કઈ થઈ જાય તો એટલું જ થવા જેવું કે આ જાગૃતિ ભરખોટું કરાય, એટલું સમજમાં આવવું જોઈએ. શું કહ્યું? અજાગૃતિ એ ખોટી કહેવાય, એટલું આપણે પસ્તાવો થવો જોઈએ. શું કહ્યું? બાકી બીજું કશું જ નહીં, બીજું એમાં મને દોષ બેઠો, દોષ કોઈને દેખાય નહીં. તેથી હું કઉ છું ભગવાન ની ભાષામાં કોઈ મળતું જ નથી. ગીતા પણ એ જ કેમ છે, કોઈ મળતું નથી. તો આપણે મળતું નથી, આ તો લોકો આ સમાજ ની ભાષામાં મળે છે, જીવે છે. તે લોકો રડા રોડ કરે છે. દ્વંદ્વ ભાષા છે, શું છે? દ્વંદ્વ ભાષા, સમાજ ની ભાષા દ્વંદ્વ ભાષા છે, અને ભગવાન ની દ્વંદ્વ આપી જ ભાષા છે. તને ભગવાન ની પાસે ખબર છે? સમાજ ની ભગવાન બહુ સંસ્કારી, બહુ સંસ્કાર તમને બહુ સુંદર જવા રહ્યા છે. હા, આપડે દાખલ માં ગયો હતો, શું બ્રાહ્મણ કેવા સંસ્કાર બધા, ભલન કર્યું વ્યાપી ગયેલો છે બધું જ છે. અને આ બધું નિષ્પક્ષ આપી, એટલે કોઈને એમ ના લાગે કે આ મારા નો હોય. એ પછી વૈષ્ણવ હોય, ગમે તે હોય, ગમે તે ધંપાળતો હોય, તો મને જોતા હાથે એમને એમ થાય કે આ મારા જ છે. એટલે પછી મંદિરમાં પેલા પક્ષી બરોબર ચલાતું નતું, તો પેલું ખુરશી છે ને, ખુરશી બેસાડીને મંદિરમાં લઈ ગયેલા. પેલું ઊંધું રાખે ને, લોકોને દર્શન કરવા માટે બહુ લાજ છે. એક બાજુ ટેકડે દર્શન ખુલ્યા નતા, પૂર્ણતાના ભાગમાં નથી આવ્યું, પૂર્ણતાના અમુકમાં નથી આવ્યું. કારણ પક્ષપાત છે ત્યાં સુધી કરતા છે, કેવું છે? કરતા, અને કરતા છે ત્યાં સુધી અલૌકિકમાં છે. જયારે એ કરતા જશે ત્યારે અલૌકિકમાં જશે. તું કરતા ભાવમાં તું કરું છું કે કરે છે? બીજું કઈ તું કરું છે? એનું વિભાજન તને નથી ને આવે? નહીં તો માણસ આધાર માં ઉઠો, આ હું ઉઠો ઉઠાર ના હોય એ બોલે હું ઉઠો. કે મેં ચા દીધી, ચા મોડી હતી, એ સ્ત્રીઓ નક્કલ નથી. હા, શું તો હોય મારું ત્યાં જ્યાં મળી જાય તારો હિસાબ જોડે ને આ બધા ને હારી જાય સાહેબ કે છે મારે રીતે વાળ ને કાંકરા આવે છે ખાવા શું કે છે મારે વાળ અને કાંકરા ખાવામાં આવે છે આપડે જ્ઞાન એ સાબિતી આપે છે કે આ વ્યવસ્થિત છે જે આવ્યું છે શું કે છે આવ્યું છે વ્યવસ્થિત છે સાબિતી આપે છે આપડે મ્યુનિસિપાલિટી ની દૂધ ની બાટલી માં ગિલોડી નીકળે છે તેનો સ્વીકાર કરી લેવો કે ગિલોડી પડે છે ને નહીં પડે એ વ્યવસ્થિત નો જ ભાગ માનો એ વ્યવસ્થિત નો ભાગ માનો એ તો નાની વસ્તુ એટલે મોટી વસ્તુ બાકી હોય છે વ્યવસ્થિત ના ભાગ માં એ છે તે એ બોટલ આપણે એને બાજુ મૂકી દઈએ ને ઘટર માં નાખી આવીએ ખબર પડતો ઘટર માં નાખી આવીએ તો પછી તો બીજી લાવી પડશે પછી હે બીજી લાવી પડશે તો બીજી બીજી બીજી ગિલોડી રહી ગિલોડી પડે ને બધા સમગ્ર દૂધ માં પડેલી એની માલ થયા ખાઈ ગયું મજા કરો તમે પેટ પૂરશો તમને દુઃખ થશે એ સંસ્થા નો માલિક છે પણ સંસ્થાલય નો કોઈ માલિક નથી જય સચિદાનંદ વાતચીત કરી બહુ ઊંચે ગયેલો માણસ પૂછે શું ઊંચે ગયેલો માણસ પૂછે પૂછવાનું લોકોને પૂછવાનું નથી આવડતું ને મને લોકો એ જ કે છે એ જો આવડતું હતું કલ્યાણ થઈ જતો મારું ત્યાં પૂછું થોડું આમાં ઊંડા ઉતર્યા હોય આખો આ જોગ્રાફી જાણતા હોય તો પૂછે કે ભાઈ આમાં બર્લિન ક્યાં આવ્યું થર્ન ક્યાં આવ્યું પણ જોગ્રાફી જોઈને એ સીધ પૂછે નકશો જ જોતો નથી એટલે પૂછવાથી તો શું થાય છે બહુ સુંદર એનો બહુ આનંદ આવ્યો અને તે બુદ્ધિજન્ય નથી આ સમાધાન જ્ઞાનજન્ય છે શું કહ્યું બુદ્ધિજન્ય ઇમોશનલ કરે આપણને આ ઇમોશનલ ના કરે હા ખારે ખારે કઈ પૂછવું કાચું છે બોલો ને કઈ કઈ જે કઈ હરકત હોય તેનો હતો ને એ તો ભાઈ આબરું જાય નહીં કોઈ કારણ કે આબરું કોઈને રહેલી જ નથી તો મનમાં માની બેઠો ભાઈ રહી આપણે શું કાજે આ લામાઓ જે પડી ગયા તમે એ લોકોને ઇગોઇઝમ કરે તો એવું ના બને તો માવીન જેમ એ લોકો પણ ઇગોઇઝમ નું કઈ હોય એ કે છે આપે કહ્યું ને કે લામાઓ છે તો બળીને મરી ગયા એમનું ઇગોઇઝમ હતું હા તો કે એમનું એવું મહાવીર ની જેમ ના હોય કે પૂર્વ ભવ એમનું કઈ કર્મ નું આ ફળ હોય એ હિસાબે સ્થિરતા રહી હોય. સંપૂર્ણ સ્થિર હોય નઈ, અને પેલું સ્થિર કરેલું તો કાચું હોય છે. અને બળવું પડેલું તો પૂરો ભાવ નહીં કરશે. એવું બને ખરું, બને ખરું, પણ સંપૂર્ણ સ્થિર ના થઈ શકે. ઇગોઇઝમ સંપૂર્ણ સ્થિર લામાનું જેમ દાદા ભોજન નું કહ્યું એને ઇગોઇઝમ દાદા કે. હવે ઋષભદેવજી ને પણ મોઢામાં પથ્થર નો કોળિયો મૂકી અને પેલો દવા ના લાગ્યો જંગલ માં દવ લાગ્યો હતો તે વખતે મોઢામાં પથ્થર કોળિયો રાખ્યો અને પછી કશું બોલ્યા વગર બળી ગયા અને કઈ બોલ્યા નહીં ને બોલ્યા વગર બળી ગયા. ઋષભદેવ ની કથામાં આવે, ઋષભદેવ ની કથામાં આવું આવ્યું કે છે. એને આપડે કઈ જાતનું મોઢામાંથી કર્યું? ભાગવત માં એવું છે કે ઋષભદેવ જયારે એમનું મૃત્યુ નું વર્ણન છે કે જંગલ માં દાવ લાગ્યો હતો, એમને મૌન વ્રત લીધેલું, એમણે મૌન વ્રત લીધેલું પથ્થર નો કોળિયો મોઢામાં મૂક્યો. પથ્થર નો કોળિયો મોઢામાં મૂક્યો, વાર્તા લાગે છે. કૃષ્ણ ભગવાન શું કે છે અને લોકો એનો અર્થ શું કરે છે એવું અર્થ ના ફેરફાર થઈ જાય છે. મૂળ ઘટના છે તે માટે એટલે મૂળ શું હકીકત માં શું હતું કહે છે એ જાણવું છે. કૃષ્ણ ભગવાન કે છે ને સર્વ ધર્માન આચાર્ય શું કે છે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા ધર્મ બધા છોડી દેવા જોઈએ. શું કે અરે અહીંયા લોકો જુદા કરે છે કૃષ્ણ ભગવાન કહેવાનું જુદું છે. એ તો સ્વધર્મ હા, પણ સર્વધર્મ પરિચય કે છે એની પાસે શું કહેવાનું ભાવ છે બહુ ઊંચી વસ્તુ છે. અને તું તારા સ્વધર્મ રે અરે બીજા સર્વ સર્વધર્મ પરિચય કરે કે સાહેબ શું કયા કયા શું છોડી દઉં કે છે. શું કે તું બધા પર ધર્મ પાડું છું, એક પર ધર્મ નહીં બધા પર ધર્મ પાડું છું. બધા એટલે કેટલા કેટલા ધર્મ બધા પાડ્યો નથી ને બધા જેટલા પર ધર્મો છે આ જગત માં એ બધા તું પાડું છું. બધા શિયા બધા ધર્મ પાડે પણ સમજાવવાનું થાય કે હું ક્યાં આવું પાડું છું પોતાના ધર્મ છે. કેવા છે બીજા કોના ધર્મ છે? ઇન્દ્રિયો ના